મારા પરિવારજનો પણ આ રીતે જ એ લેવલમાં આવી જાય, એ રીતે જ સેવા સ્મરણમાં પ્રવૃત્ત થાય. એ સદ્ભાવ તો બહુ સારી વસ્તુ છે, પરંતુ જેની સ્વાભાવિક રુચિ ભગવત સેવા સ્મરણમાં એના જેવી નથી થઈ રહી, તો એને લઈને ને એ પરિવારજનોના ઉપર દંડો લઈને તૂટી પડે કે કોઈ જાતની બળજબરી કરે કે એમના પ્રત્યે કોઈ જાતના કટાક્ષપૂર્ણ શબ્દોના પ્રયોગ કરવા, એ ભક્તિ માર્ગની દૃષ્ટિથી ઉચિત નથી. કેમ કે જો ભગવાને આ મિશ્ર પુષ્ટિના અધિકારો નિશ્ચિત કરેલા છે, તો એ જીવાત્માનું સામર્થ્ય જ નથી કે એનાથી આગળ વધી શકે. જેમ સ્પીડ લિમિટ બંધાયેલી હોય તો એ ખટારાના ડ્રાઈવરની એ સામર્થ્યની વાત નથી કે 40થી વધારે સ્પીડ ઉપર એ દોડાવી શકે. એ સ્થિતિમાં યદિ એ જીવાત્મા પાસે અસહજતાથી કોઈ સેવા સ્મરણ કીર્તન સંબંધી કાર્ય કરાવવામાં આવે, તો પ્રભુના માટે પણ એ બોજરૂપ બની જાય, એ પ્રભુના માટે પણ પ્રસન્નતાનું કારણ ન રહી જાય. આ વસ્તુ કોને સમજવાની છે? કે જે એમ સમજે છે કે હું પરિપૂર્ણ છું અથવા તો એ અવસ્થામાં છું. સામે પક્ષે જેમની પ્રવૃત્તિ પોતાના સિનિયર જેવી થઈ નથી રહી, એમણે પણ આના સાથે એ વાત સમજવાની છે કે મેં બેઠેઠાલે એમ કેમ માની લીધું કે હું પ્રવાહ પુષ્ટિનો જીવ છું? કાંઈ કર્યા ધર્યા વગર મેં એમ કેમ માની લીધું કે હું પ્રવાહ પુષ્ટિનો છું કે હું મર્યાદા પુષ્ટિનો છું? હું પુષ્ટિનો જીવ કેમ ન હોઈ શકું? એમ એને પોતાના ઉપરના લેવલને વિચારવાનું છે. એ વિચારી અને પોતે એ પ્રયાસ કરી શકે કે એ લેવલને પ્રાપ્ત કરે. કાલે થોડી ચર્ચા થઈ હતી આ સંબંધમાં, એટલે મેં એક વાત કહી હતી કે માણસ છે એને ઘણા લોકો સ્વયં એવો અનુભવ કરતા હોય છે કે કેમ મને આવી ઈચ્છા નથી થતી, કેમ મારી આમાં પ્રવૃત્તિ થતી નથી. એમ દરેક વ્યક્તિ જો શુદ્ધ શ્રદ્ધાથી ભક્તિ માર્ગને અનુસરે તો ક્યારેક એના મનમાં એવો વિચાર આવે. કોઈક એનાથી વધારે તત્પર હોય એને જોઈએ તો એના મનમાં એમ થાય કે ભાઈ આવું આપણને કેમ થતું નથી. નથી થતું એને કારણે એ કોઈ વ્યક્તિ પોતાનો કક્ષાને ફિક્સ કરી લે, પણ એ કક્ષા પોતે વિચારેલી કક્ષા એની છે. ભગવાને એ કક્ષા વિચારી છે એને કેમ ખબર પડે? આને આપણે કેવી રીતે આનું સોલ્યુશન કાઢી શકીએ? કે એ વ્યક્તિ પોતે જે કક્ષા ઉપર છે એ ભગવાને વિચારેલી કક્ષા છે કે ભગવાને એના માટે વિશેષ વિચારી છે, તે છતાં પણ કોઈ પ્રયાસની અંદર ખામીને કારણે એ પોતે કક્ષાને નથી મેળવી શકી રહ્યો? આને આપણે કેવી રીતે રિઝોલ્વ કરી શકીએ પ્રોબ્લેમને? ઉપાય એક જ છે કે જેમ આપણને કોઈ તકલીફ થાય અને ડૉક્ટર આપણને દવા આપે, આપણને કોઈ પથ્ય આહાર વિહારના સંબંધમાં કહે અને એક ગોળી આપણે સવારના લીધી, બપોર સુધી આરામ ન થયો, ડૉક્ટરને ફોન ગુમાવ્યો કે હજી એક ગોળી લીધી હજી કંઈ થયું નહીં. ડૉક્ટર કે મેં તમને 3 દિવસનો કોર્સ આપ્યો છે, 3 દિવસ પછી મને ફોન કરો. એમ આપણા બધાની સ્થિતિ એવી છે કે એકાદ ગોળી આપણે ખાઈ લઈએ અને પછી એમ કહે કે આવું કંઈ થતું નથી. પણ તમે કોર્સને જ્યારે પૂરો નથી અનુસર્યો, તે સ્થિતિમાં તમે ડૉક્ટર પાસે ફરિયાદ લઈને જશો તો ડૉક્ટર એમ કહેશે કે મેં કહ્યું છે એટલું પહેલાં કરો, પછી ન થાય તો મને કહેજો. એમ શ્રી મહાપ્રભુજીએ આપણને આ 16 ગ્રંથોમાં, સાધન પ્રકરણમાં, સાધન દીપિકામાં એક કોર્સ આપ્યો છે ભક્તિ માર્ગનો. એ કોર્સને આપણે 100% અથવા આપણી શક્તિમાં જેટલું છે એ નિષ્ઠાથી અનુસરવાનો એક વખત પ્રયાસ કરીએ. જેનાથી બચવાની આજ્ઞા કરી છે એનો પરિત્યાગ કરીએ. અન્યાશય, અસમર્પિત, દુસ્સંગ, અસદાલાભ, ઇન્દ્રિય સંયમ રાખીએ, યથાલાભ સંતોષ રાખીએ, અધૈર્ય છે એનો ત્યાગ કરીએ, અવિવેકનો ત્યાગ કરીએ. આ જેટલા પણ ત્યાજ્ય અને અત્યાજ્યનો વિવેક બતાવ્યો છે એને એક વખત આપણે પૂરેપૂરા અર્થમાં અનુસરીએ, પછી કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે હજી એ નક્કી કરવા માટે એ લાજમી છે કે કદાચ હું પ્રવાહ પુષ્ટિનો હોઉં અથવા તો હું મર્યાદા પુષ્ટિનો હોઉં, જે કંઈ પણ હોય તે. પણ એના પહેલા જો શ્રી મહાપ્રભુજી પાસે કે કોઈની પાસે ફરિયાદ કરશો તો મહાપ્રભુજી શું કહે છે કે મેં તમને લખી આપ્યું છે એટલું કરીને પછી આવો. તો આપણો પ્રયાસ છે એ જેના અંદર આ જાતની ઉણપનો અનુભવ પોતે વ્યક્તિ કરી રહ્યો છે એની નિષ્ઠા એ હોવી જોઈએ કે એ શ્રી મહાપ્રભુજીના કોર્સને વફાદારીથી સમગ્રતાથી અનુસરવાનો પહેલાં પ્રયાસ કરે અને પછી પોતાની કક્ષા વિચારવા માટે તત્પર થાય. પહેલાં ધોરણની અંદર વિદ્યાર્થી હોય ને એને એમ કે બોલતું શું બનીશ, ડૉક્ટર બનીશ, કલાકાર બનીશ, સંગીતકાર બનીશ, શું બનીશ. અને યાર હજી તો કલાકાર કોને કહેવાય, ડૉક્ટર કોને કહેવાય એ જ ખબર નથી. તો એને અત્યારથી એ નિર્ધારણ કેવી રીતે કરવાનો, દસમા ધોરણ સુધી પહેલાં ભણો પછી નક્કી થશે કે તમારું ભવિષ્ય કઈ દિશામાં જઈ શકે એમ છે. પસંદગી કરવા માટેનો પણ યોગ્યતા આટલા વર્ષ પછી આવે છે આપણા લૌકિક ક્ષેત્રમાં પણ. તો આ ભક્તિમાર્ગીય ક્ષેત્રમાં આટલી ઝડપથી આપણે પંડિત કેમ બની જઈ શકીએ, એટલે એ થોડી ઉતાવળ છે. એ વિષયના વિચાર કરવા કરતાં જે કહ્યું છે એને અનુસરવામાં આપણી તત્પરતા વધે એ એવો કોઈક જાતનો શ્રી મહાપ્રભુજીનો આદેશ આ ગ્રંથમાંથી આપણે લઈ શકીએ છીએ. યદ્યપિ કર્તવ્યમુખથી કે એવી રીતે વિધિ લિંગના પ્રયોગ કરીને કોઈ આદેશ શ્રી મહાપ્રભુજી અહીંયા નથી કર્યો. તો અહીંયા આપણે પુષ્ટિસર્ગના જીવ એના મુખ્ય અને ગૌણ પ્રકારો એ જોયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેવું જીવ છે એ જ જાતનો ભગવાન એ જીવને દેહ પણ આપે છે અને તે જ અનુસાર ભગવાન એ જીવાત્માને એની પાસેથી ક્રિયા પણ કરાવે છે. એટલે જેમ આપણે જોયું કે જીવના અંદર જે બ્રહ્મનો ચૈતન્ય જે અંશ છે એ દરેકમાં સમાન છે. એ પ્રવાહમાં હોય તો પણ પ્રવાહી જીવમાં પણ ચૈતન્ય તો બ્રહ્મનો જ છે, મર્યાદા અને પુષ્ટિમાં પણ ચૈતન્ય બ્રહ્મનું જ છે. પણ જે જીવાત્મા પાસે ભગવાન પ્રવાહી કાર્ય લેવા ઈચ્છે છે એના અંદર કોઈક જાતનો સ્વરૂપમાં ભેદ એની ઈચ્છાના સંકલ્પમાં ભગવાન ભેદ પ્રકટ કરી દે છે. મર્યાદા જીવ જેની પાસે ભગવાન મર્યાદાનું કાર્ય લેવા ઈચ્છે છે એવી જાતનું એના અંદર બંધારણમાં કંઈ ફેરફાર કરે છે કે જેથી એ જ કાર્યને કરી શકે. તમને દાખલો આપું, મેડિકલ સાયન્સની દૃષ્ટિથી તમે વિચાર કરજો કે જ્યારે મનુષ્યના શરીરનું નિર્માણ થાય છે ત્યારે એક જ કોષ હોય છે, એક જ તત્વ છે એ આટલું મોટું શરીરને આટલા વિવિધ અંગોવાળા શરીરને ધારણ કરે છે. એની પ્રક્રિયા શું છે કે જ્યારે સેલ છે એ કોષ છે, એક કોષ પોતામાંથી અનેક કોષને વિભાજન કરતાં કરતાં પ્રકટ કરે છે. એમાં શરીરનું એક બ્લુ પ્રિન્ટ કે એક નાનું સૂક્ષ્મ સ્વરૂપ એ જ કોષની અંદર પણ વિદ્યમાન છે કે જે આટલું મોટું વિભિન્ન કોશિકાઓ વિભિન્ન અંગો સાથેનું શરીર બની શકે એવી એની અંદર શક્યતા છે. પણ જ્યારે કોષના વિભાજન થાય છે ત્યારે એક અવસ્થા એવી આવે છે કે જ્યારે અમુક કોષ માત્ર શરીરના અંદર હૃદય જ બને છે, અમુક કોષ શરીરમાં માત્ર ચામડી જ બને છે, અમુક કોષો એમાંથી માત્ર રક્ત જ બને છે, અમુક કોષોથી માત્ર એમાં મગજ કે હાડકા જ બને છે. આ એક જ તત્વમાંથી સ્વયં એ જાતના વરણ પ્રકટ થઈ જાય છે અને વર્ણના અનુરૂપ એમનો દેહ બની જાય છે અને દેહના અનુરૂપ એમના કાર્ય પણ બની જાય છે. આ આપણા શરીરની હકીકત છે. બીજું કોઈ તત્વ આવીને શરીરમાં હાડકા નથી બનાવતું, બીજું કોઈ તત્વ શરીરના હૃદય મસલ કે જે નળીઓ છે નસો છે એ નથી બની રહ્યા, એ જ તત્વ બને છે. પણ વિભાજન જે વખતે થાય છે તે વખતે એ નક્કી થાય છે કે કયો કોષ હૃદય બનશે, કયો કોષ હાડકું બનશે, કયો કોષ મગજ બનશે, કયો કોષ આંખ બનશે, કયો કોષ ચામડી બનશે. એટલે તમે જોજો કે અત્યારે જે ચિકિત્સા વિજ્ઞાન આગળ વધી રહ્યું છે એમાં એ લોકો હવે એ વાત વિચારી રહ્યા છે કે શરીરના અંદર જ્યારે જે કોષ કોઈ એક શરીરના વિશેષ ભાગને બનાવે છે એ કોષની પ્રક્રિયાને આપણે જો સમજી જઈએ તો શરીરના જે અંગમાં જે કમી છે એ અંગમાં એ કોષને દાખલ કરી દેવામાં આવે જે સ્વસ્થ કોષ હોય તો એ વિકૃત કે ખામીવાળો અંગ છે એ પણ ફરી પાછો સરસ થઈ શકે છે. અને એ આંખના ક્ષેત્રમાં તો એ પ્રક્રિયા આજની તારીખમાં ચિકિત્સા ચાલુ પણ થઈ ગઈ છે. જે આંખના અંદર અમુક અસાધ્ય રોગ ગણાતા હતા, દાખલા તરીકે પડદો છે એનો અંદર કોઈ જાતની ઈજા થઈ હોય, તો અત્યારે મેડિકલ સાયન્સ પાસે એનો કોઈ ઉપાય ન હતો, પરંતુ હવે એમની પાસે ઉપાય છે કે આંખના જે શરીરના તત્વથી આંખ બને છે એ તત્વને એ જ વ્યક્તિના શરીરમાંથી છૂટું પાડીને એને વિકસાવવામાં આવે છે, પછી એ તત્વને આંખની અંદર કોઈ વિશેષ સ્થાનમાં સ્થાપિત કરવામાં આવે છે. બીજી કોઈ દવા વગર શરીર પોતે જ પોતાની સારવાર કરી લે છે. આ ચિકિત્સા પદ્ધતિ થોડી મોંઘી છે, પણ ભારતમાં એક ચિકિત્સા પદ્ધતિ ચાલુ થઈ ગઈ છે. એટલે એવા ઘણા બધા અસાધ્ય રોગો એ આજની તારીખમાં સાધ્ય બની ગયા છે. ખ્યાલમાં આવ્યું ને? એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજી આપણને એ વાત સમજાવી રહ્યા છે કે ભગવાન જે વખતે ચૈતન્યને પ્રકટ કરે છે ત્યારે ચૈતન્ય તો એ જ જાતનું છે, એક જ પ્રકારનું છે, પણ એના પાસે જે કાર્ય લેવું છે તે અનુસાર એના અંદર પ્રકાર ભેદ ભગવાન પ્રકટ કરી દે છે. આ જેમ મર્યાદા જીવ, પ્રવાહી જીવ અને પુષ્ટિ જીવના અંદર મુખ્ય તફાવતો જે છે જીવાત્માઓના, એમાં આ ભગવાન કાર્ય કરે છે, તે જ રીતે પુષ્ટિ જીવના અંદર પણ જે શુદ્ધ અને મિશ્ર ભેદ છે ત્યાં પણ ભગવાન આ જ કાર્ય કરે છે. કે જીવ સૃષ્ટિમાં પુષ્ટિ જીવ ભગવાનની અંતરંગ સૃષ્ટિ છે, અને લીલામાં જ્યારે આપણે એમનું સ્વરૂપ જોઈએ છીએ ત્યારે લીલામાં તો એ ભગવત સ્વરૂપ જ એમનું દેખાય છે. જેમ શ્રી મહાપ્રભુજી વગેરેનું આપણે ચરિત્ર વર્ણન જોઈએ છીએ તો લીલામાં એમનું સ્થાન એવું જ છે. અર્જુન વગેરે જે પ્રકટ થયા છે એમનો એમના પૂર્વજન્મની અંદર જુઓ તો બધા દેવતાઓના અંશો છે. પ્રભુની અવતાર લીલાની અંદર જેટલા પણ વ્રજભક્તો છે એ બધા કોઈક ને કોઈક દેવરૂપો છે. રામાવતારની અંદર જેટલા પણ વાનર વગેરે થયા એ બધા કોઈ ને કોઈ દેવતાઓ, ઋષિ મુનિઓ, સિદ્ધ જે નિત્ય સિદ્ધ જીવો હતા એ જ એમનું સ્વરૂપ છે. તો લીલામાં તો એમનું સ્વરૂપ એક સમાન છે, ભગવાનના અંતરંગ જીવો છે, પણ પ્રભુને જે વખતે એમને ભૂતલ ઉપર પ્રકટ કરી અને કોઈ લીલા કરવી છે ત્યારે એ જીવોની અંદર પ્રભુ એવું તારતમ્ય પ્રકટ કરે છે કે તારતમ્યને કારણે પ્રભુનું ઈચ્છિત કાર્ય જ એ જીવ કરી શકે છે. એમાં એ જરૂરી નથી કે એમને એ બોધ હોય તે વખતે કે મારું આ વિશિષ્ટ સ્વરૂપ હતું અને અત્યારે મને આ કાર્ય માટે પ્રભુએ મોકલ્યા છે, એવી જાતનો બોધ હોવો દરેક જીવના માટે જરૂરી નથી. જેમ આચાર્યચરણને બોધ છે તો આચાર્યચરણ આપ સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કે મને પ્રભુએ આજ્ઞા કરી છે કે આ કાર્ય માટે ભૂતલ ઉપર પ્રગટ થાઓ અને તમે આ કાર્યને સંપન્ન કરો. એ સંપન્ન થઈ ગયા પછી પણ ભગવાન આજ્ઞા કરી રહ્યા છે કે હવે આપ પાછા પધારો, પણ આવું દરેક જીવોના માટે શક્ય નથી. પરંતુ પ્રભુ એ તારતમ્યને એ જીવાત્માની અંદર પ્રકટ કરે છે. એટલે ઘણી વખતે આ એટલા માટે કહી રહ્યો છું કે વાર્તા સાહિત્યમાં આપણે શ્રી હરિરાયજીએ બહુ કૃપા કરીને એ પ્રભુ મહાપ્રભુજીના કાળના જે જીવો છે, ભક્તો છે, એમના ત્રણ જન્મનો લીલાનો પ્રકાર બતાવ્યો છે કે જ્યારે ભૂતલ ઉપર પ્રકટ થયા અને જ્યાં સુધી પુષ્ટિમાર્ગમાં દીક્ષિત ન થયા ત્યાં સુધીનો એમનો એક કાળ, ભૂતલ ઉપર પ્રકટ થતાં પહેલાં નિત્યલીલામાં એમનું જે સ્થાન હતું તે, અને નિવેદિત થઈ ગયા પછી, પુષ્ટિમાર્ગી થઈ ગયા પછી એમનું એક જે જીવન, એમનો ત્રણ જીવન છે એ શ્રી હરિરાયજી બતાવી રહ્યા છે. તો ભક્તોના ચરિત્રોનું જ્યારે અવલોકન આપણે કરીએ, આ અર્વાચીન ભક્તો છે એમ પુરાણ વગેરેની અંદર અવતારકાલના પ્રાચીન ભક્તોનું વર્ણન પણ આપણે જોઈએ છીએ. એમાં જય વિજય વગેરેના શાપનો અને એમના ત્રણ જન્મનો પ્રકાર, જળભરતજીના ત્રણ જન્મો છે એની પ્રકાર, એ જ રીતે તમે જોતા હશો કે ગજેન્દ્ર છે જે ઇન્દ્રદ્યુમ્ન રાજા હતા પૂર્વમાં, વૃત્રાસુર છે જે ચિત્રકેતુ ગંધર્વ હતો, એમ અનેક જણાના આ જાતના જન્મો અને એમની પ્રક્રિયાને આપણે શાસ્ત્ર દ્વારા જોઈએ છીએ. તો મૂળ રૂપમાં એ જીવો પ્રભુની નિત્યલીલામાં બિરાજતા નિત્ય મુક્ત અત્યંત ઉચ્ચ કક્ષાના ભક્તો છે. ભગવાન એ જીવો પાસેથી કોઈક વિશિષ્ટ પ્રકારનું કાર્ય આ ભૂતલ ઉપર પ્રકટ કરાવીને લેવા ઈચ્છે છે. એટલે દાખલા તરીકે જય વિજય છે એ અસુરના રૂપમાં બન્યા, તો એમના આસુરી કાર્યો તો જરૂર નિંદનીય ગણાશે, એનું અનુકરણ કોઈ રીતે પણ શક્ય નથી, ભલે પૂર્વજન્મમાં ભક્ત હતા, પરંતુ આસુરી કાર્યો કરતા હોવા છતાં પણ એમનો જીવ શુદ્ધ છે એ વાતને આપણે ભૂલવું નહીં જોઈએ. આસુરી કાર્ય છે એનાથી બચવું છે, એ સ્વરૂપ એમણે ધારણ એટલા માટે કર્યું છે કે જેનાથી આપણા જેવા પામર જીવો છે એ વાત સમજી શકે કે પ્રભુના દ્વારપાલ જે છે એમને પણ જો એમનાથી પણ જો અપરાધ થાય ભક્તનો તો એમને આટલો મોટો દંડ મળી શકે છે, તો અપરાધથી આપણે કેટલા ડરવું જોઈએ. એ દ્રષ્ટાંત માત્રને સ્થાપિત કરવા માટે આ ચરિત્રો પ્રકટ થયા છે. કૃષ્ણદાસ અધિકારી જે પુષ્ટિ માર્ગના સૌથી પહેલા ટ્રસ્ટી, પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં સૌથી પહેલા ટ્રસ્ટી કૃષ્ણદાસ અધિકારી હતા. એ કૃષ્ણદાસ અધિકારીએ એવું વિચિત્ર ચરિત્ર શા માટે પ્રકટ કર્યું કે જેમના માટે એમનું લીલાનું સ્વરૂપ આપણે જોઈએ તો શ્રી હરિરાયજી કેટલું દિવ્ય સ્વરૂપ બતાવી રહ્યા છે, પણ આપણા જેવા માટે એ શિક્ષા પ્રાપ્ત થાય એટલા માટે એમણે એવું વિપરીત ચરિત્ર પ્રકટ કર્યું કે હવે પછીથી પુષ્ટિ માર્ગની અંદર જે ટ્રસ્ટી બનશે એ એની અવગતિ થશે. પુષ્ટિ માર્ગમાં હવે જે કોઈ ટ્રસ્ટી બનશે એ પ્રેત બનશે, એની 108 ભાગવત શું 1008 ભાગવત કરશો તો એ મુક્તિ નહીં થાય. એ વાતને સમજાવવા માટે કૃષ્ણદાસ અધિકારીએ એ ચરિત્ર પ્રકટ કર્યું. એટલે એ ભક્તના ચરિત્રમાં ભક્તના પ્રત્યે કોઈ જાતનો રાગદ્વેષ કે નિંદાની ભાવના આપણા હૃદયમાં પ્રકટ ન થઈ જાય એની સાવધાની ખાસ રાખવી જોઈએ. અને સાથે સાથે જેનું અનુકરણ નથી કરવાનું એ દ્રષ્ટાંત એમણે જે સ્થાપિત કર્યું છે એ સિદ્ધાંતને સમજીને આજની તારીખમાં આપણે એ અનાચારથી બચી શકીએ, એવો ઉપરણો કોઈ આપણા ગળામાં નાખી ન દે એ વાતથી આપણે સાવધાન રહેવું જોઈએ. એટલા માટે આ દ્રષ્ટાંત છે. ખ્યાલમાં આવ્યું ને? કેમ કે એક કપરું કામ એમણે બતાવ્યું છે, શું નથી કરવાનું એ કરીને એને બતાડવું એ બહુ મુશ્કેલ છે. જે જે કરવાનું છે એ તો કરીને કોઈ બતાવી શકે, કેમ કે કરવાનું તો ઉત્તમ છે, પણ જે નથી કરવાનું જેનાથી બચવાનું છે એટલે કેવી રીતે પડાય તો આપણા હાડકા ભાંગે એમ કોઈ બતાવે કે જરા બતાવો તો. હાડકા પેમ ભાંગે મારે શીખવું છે, જરા પડીને બતાવજો તો કે ચોથા માળેથી. પણ આ કામ કૃષ્ણદાસજીએ કર્યું છે, એ એટલા ઉપરથી નીચે પટકાયા છે, એમને ખરેખર વાગ્યું હશે, પણ એ એટલા માટે એમણે બતાવ્યું છે કે મારી જ્યારે આ દશાથી તમારી શું થશે એ વાતનો વિચાર કરજો. તો એ દ્રષ્ટિથી આ ચરિત્ર છે. એટલે શ્રી મહાપ્રભુજી માગ્યા કરે છે કે એ જે પુષ્ટિ જીવો છે એમના સ્વરૂપો દિવ્ય છે, અલૌકિક છે. તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયા સુવા તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. ભગવાન એમના સ્વરૂપો દિવ્ય છે, દિવ્ય લોકમાં બિરાજે છે, એ દિવ્ય લોકના અનુસાર એમના સ્વરૂપ દિવ્ય છે, પણ પ્રભુ એમને ભૂતલ ઉપર પ્રકટ કરીને જે કાર્ય એમના પાસેથી લેવા ઈચ્છે છે તે અનુસાર પોતાના સ્વરૂપમાં એ તારતમ્યને પ્રકટ કરી દે છે. એ તારતમ્ય એમનું પ્રભુની લીલાને ચરિતાર્થ કરવા માટે છે. એટલા જ માટે આ પ્રણાલીથી જે જીવો જ્યારે ભૂતલ ઉપર પ્રકટ થયા છે ત્યારે પછી એમના જે ચરિત્રો છે